શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 33મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પૃથ્વી પર મુમુક્ષુ જનોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સંતોને દેશ દેશાંતરમાં વિચરણ માટે મોકલતા શ્રીહરિ પૃથ્વી પર કળિયુગને લીધે દુષ્ટજનોનો ઘણો વધારો થયો હોવાથી તેઓથી સાવધાન રહેવા સંતોને બોધ આપવા લાગ્યા. શ્રીહરિ કહે છે, હે સંતો, તમે તો પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના પ્રવર્તક છો, તેથી પૃથ્વી પર મુમુક્ષુજનોને શ્રીકૃષ્ણના સ્વરૂપનો બોધ આપવા પોતપોતાના મંડળની સાથે રહી અનેક દેશોમાં વિચરણ કરો. જ્યાં વિચરણ કરો ત્યાં જે મુમુક્ષુઓ તમારે શરણે આવે તેઓને ભવબંધનમાંથી મુકાવનારી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપજો. હે સંતો, મુમુક્ષુઓને પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત અહિંસાદિક ધર્મમાં દૃઢતા થાય તેવો પણ ઉપદેશ કરજો, તેમજ નિત્ય જપવા યોગ્ય શ્રી કૃષ્ણ એવા ત્રણ અક્ષરના મંત્રનો ઉપદેશ કરજો. હે સંતો, મુમુક્ષુ નારીઓને ઉપરોક્ત જ્ઞાન કે ધર્મનો ઉપદેશ તમે તેમના સંબંધી પુરુષોના મારફતે કરાવજો, પણ સ્વયં પ્રત્યક્ષ કરશો નહીં. બ્રહ્મચર્યનું સર્વ પ્રકારે રક્ષણ કરવા બાળક જેમ રાક્ષસી થકી ભય પામે તેમ તમારે સ્ત્રીઓ થકી ભય પામવું, અષ્ટ પ્રકારે તેમનો ત્યાગ રાખવો અને તેમનો સ્પર્શ તમારે ક્યારેય પણ ન કરવો. હે સંતો, પોતાના ત્યાગીઓના ધર્મમાં દ્રઢપણે રહી શ્રીકૃષ્ણ એવા અમારી શ્રવણ કીર્તનાદિ નવ પ્રકારની પ્રગટ ભક્તિ કરવી અને શરણે આવતા મુમુક્ષુઓને પણ સ્વધર્મમાં દ્રઢ રાખવા પૂર્વક પ્રગટ ભક્તિનો જ ઉપદેશ કરવો. તેવી જ રીતે અહિંસા આદિ યમોનું તમારે પાલન કરવું અને મુમુક્ષુઓ પાસે પાલન કરાવવું. હે સંતો, આ પૃથ્વી પર આસુરી સંપત્તિવાળા અને ઉદ્ધત કેટલાય દુર્જનો વસે છે. ગુરુના અને રાજાના રૂપમાં તે દુર્જનો શાસ્ત્રોક્ત લક્ષણવાળા તમારા જેવા સંતોનો સહજતાથી ઉત્પીડન કરી દ્રોહ કરે છે. તેમાં કેટલાક તો લોકોને છેતરવા ભક્તપણાના ચિહ્નો ધારીને વિચરે છે. તે દુષ્ટજનોને ઓળખવા સહેલા છે. તેઓને પંચવિષયના ભોગ અતિશય પ્રિય હોય છે, પરંતુ તેમને ભગવાનના સ્વરૂપમાં કે સ્વધર્મમાં જરાય પ્રેમ હોતો નથી. પાપકર્મ કરવામાં તેને મનમાં જરાય ડર પણ લાગતો નથી. હે નિષ્પાપ સંતો, તમારી સમગ્ર ક્રિયાઓ તો તે અસુરો કરતાં તદ્દન ઉલટી છે. તેથી તે નિર્દય સ્વભાવના દુષ્ટજનો તમારો જરૂર દ્રોહ કરશે. તે તમારા વૈરાગ્યને કે ધર્મપાલનના વર્તનને સહન કરી શકશે નહીં. તેઓ કર્ણોપકર્ણ પ્રસરેલા મારા અતિશય પ્રતાપને પહેલેથી જ સાંભળ્યો છે. તેથી તમારા તમામ સત્ક્રિયાનું મૂળ મને જાણી મત્સરગ્રસ્ત થયેલા દુષ્ટ પુરુષો ઉત્કર્ષને સહન નહીં કરીને તમારો વિશેષપણે દ્રોહ કરશે. હે સંતો, આવા દુર્જન પુરુષો ક્યારેય ક્યાંય પણ તમારો દ્રોહ કરે તો તમે તેને ધીરજ રાખી સહન કરજો. પણ તમે કદાપી ક્રોધ તો કરતા જ નહીં. પોતાનામાં દુર્જન પુરુષોનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં સર્વ પ્રકારે સહનશીલતા રાખવી એ જ સાધુઓનું લક્ષણ છે. અન્ય ઉપર ક્રોધ કરવાથી પોતાનું તપ ક્ષીણ થાય છે. તેથી સાધુઓએ દુર્જન પુરુષોએ કરેલા ઉપદ્રવને સહન જ કરવો જોઈએ. હે સંતો, જ્યાં સુધી કોઈપણ પુરુષો પોતાને ન કહેવા યોગ્ય વચનોથી અલ્પસરખો પણ તિરસ્કાર કરતા નથી ત્યાં સુધી ક્ષમા ધારણ કરનારા તો આ લોકમાં અનંત સાધુ પુરુષો જોવા મળે છે. પણ પોતા પાસે અપાર સામર્થ્ય હોવા છતાં દુષ્ટ બુદ્ધિવાળા દુર્જનોના નિંદા કરવા રૂપ અનેક દુર્વચનોથી કે અનેક પ્રકારના ઉપદ્રવોથી જેમનું મન ક્ષોભ ન પામે તેવા સત્પુરુષો તો વિરલા જ હોય છે. હે સંતો, તમે સર્વે મારા આશ્રિત સાધુ છો, પરોપકારી સ્વભાવના અને દયાથી પીગળેલા હૃદયવાળા છો, તેથી ક્ષમા એ જ તમારું સાચું આભૂષણ છે. પૂર્વે ભગવાનના અવતાર એવા ઋષભદેવ તથા તેમના પુત્ર ભરતજી જેવી રીતે નિર્માનીપણે વર્તી ગયા છે, તેવી જ રીતે તમારે સર્વેને નિર્માનીપણે આ પૃથ્વી પર મારી આજ્ઞાથી વિચરણ કરવાનું છે. હે સંતો, જે સાધુ પુરુષો આ ભૂમિ પર દુર્જન પુરુષોના દુર્વચનો સહન કરે છે, તે પુરુષો ક્ષમાથી આ સમગ્ર ત્રિલોકીને નક્કી વશ કરી લે છે. સર્પ જેમ કાચળીનો ત્યાગ કરી દે છે, તેમ એ સાધુ પુરુષો પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા ક્રોધને ક્ષમા વડે તત્કાળ ત્યાગ કરી દે છે, તેને જ સાચા સાધુ પુરુષો કહેલા છે. હે સંતો, કોઈ પુરુષો 100 વર્ષ પર્યંત દર મહિને યજ્ઞનું અનુષ્ઠાન કરે એવો એક પુરુષ છે, તથા બીજો મનુષ્ય પોતાનો દ્રોહ કરનાર વ્યક્તિ ઉપર પણ ક્રોધ કરતો નથી. આ બેની મધ્યે ક્ષમા રાખી ક્રોધ નહીં કરનારો શ્રેષ્ઠ છે. હે સંતો, આ લોકમાં જ્ઞાની પુરુષો જો પ્રાકૃત જીવની પેઠે ક્રોધ કરે તો તે મૂર્ખ સમાન છે. આવા જ્ઞાની પુરુષોના જ્ઞાનનો લાભ શું? તેનું જ્ઞાન નિરર્થક છે. સુપાત્રમાં કરેલું દાન, વ્રત, નિયમો અને અતિશય પરિશ્રમથી કરેલું તપ આદિ સર્વે સત્કર્મો ક્રોધરૂપી અગ્નિથી ભસ્મીભૂત થાય છે. શમ, દમ, તપ, દાન, સરળતા, લજ્જા અને દયા આ 7 સ્વર્ગ પ્રાપ્તિના દ્વાર છે એમ સાધુ પુરુષો કહે છે. જ્યારે ક્રોધ છે તે નરકનું દ્વાર છે એમ વિવેકી સજ્જનો કહે છે. તેથી પોતાના તપ, યોગ આદિની તત્કાળ સિદ્ધિ ઈચ્છતા સાધુ પુરુષોએ ક્રોધને દૂરથી જ છોડી દેવો. હે સંતો, આ લોકમાં મનુષ્યોનો જે વિનાશ જોવામાં આવે છે તેનું મૂળ ક્રોધ જ છે. તેથી સમગ્ર લોકોનો વિનાશ કરતા ક્રોધનો ધીર અને દયાળુ સંતો કેમ સ્વીકાર કરે? ક્રોધાતુર મનુષ્ય પાપકર્મ કરે છે, પિતા, ભાઈ, ગુરુ આદિની હત્યા કરે છે, વળી ક્રોધી મનુષ્ય કઠોર વાણી બોલે છે અને પોતાનાથી ગુણોમાં શ્રેષ્ઠ પુરુષોને પણ ન કહેવાના વચનો કહે છે. ક્રોધમાં આવેલો પુરુષ બોલવા યોગ્ય કે નહીં બોલવા યોગ્ય વસ્તુમાં વિવેકહીન થઈ જાય છે અને તેને નહીં કરવા યોગ્ય કે નહીં બોલવા યોગ્ય જેવું કાંઈ હોતું નથી, એ બધું જ કરે છે. હે સંતો, ક્રોધી માનવ કરવા યોગ્ય કાર્યને પણ જાણતો નથી. સત્પુરુષોએ અને સત્શાસ્ત્રોએ બાંધેલી ધર્મમર્યાદાને પણ જાણતો નથી. તે નહીં બોલવા યોગ્ય કઠોર વચનોથી ગુરુજનોને પણ વ્યથા પહોંચાડે છે. ક્રોધી મનુષ્ય પોતાના જીવને પણ યમસદન પહોંચાડે છે. તેથી હે સંતો, પૂર્વોક્ત દોષોને નજર સામે રાખી ક્રોધનો સદંતર ત્યાગ કરી દેવો. હે સંતો, આલોક તથા પરલોકમાં સર્વકાળે પરમસુખને પામવા ઈચ્છતા ધીર પુરુષોએ જે ક્રોધનો ત્યાગ કરી દીધો હતો તેને તમારા જેવા સંતો શા માટે સ્વીકારે? હે સંતો, આ પૃથ્વી પર જે મનુષ્ય પોતાના ઉપર ક્રોધ કરનાર વ્યક્તિ ઉપર ક્રોધ કરતો નથી તે પોતાનું અને પરનું મોટા ભયથી સર્વ પ્રકારે રક્ષણ કરે છે. ક્યારેય પણ કોઈ અશક્ત પુરુષ બળવાનની સામે ક્રોધ કરે છે ત્યારે તેને કોઈ સહાય ન મળવાથી પોતે જ પોતાના દેહનો ઘાત કરે છે, અથવા તો બળવાન પુરુષના હાથે શસ્ત્રાદિકથી તેનું મૃત્યુ થાય છે. હે સંતો, આત્મહત્યા કરનાર પુરુષની ક્યારેય પણ પરલોકમાં શુભ ગતિ થતી નથી. અસુરોને પામવા યોગ્ય ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. તેથી આસક્ત પુરુષોએ ક્રોધને નિયમમાં કરવામાં જ પોતાનું હિત સમાયેલું છે. અન્ય પુરુષથી કષ્ટ પામવા છતાં જે સમર્થ વિદ્વાન પુરુષ પોતાના પર ક્રોધ કરતો નથી તે આલોકમાં યશ કીર્તિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સ્વર્ગાદિકના ઉત્તમ સુખને પામી બહુ જ મોજ કરે છે. હે સંતો, અશક્ત પુરુષની જેમ શક્તિમાન પુરુષ પણ જો ક્રોધનો ત્યાગ કરી દે છે તો તેને પોતાના અને પરના રક્ષણનું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આલોકમાં બળવાને અને નિર્બળ પુરુષે હંમેશા આપત્કાળમાં પારકા અપરાધોને સહન કરવા પણ ક્રોધ તો ક્યારેય કરવો નહીં. હે સંતો, આલોકમાં ક્રોધી પુરુષના વિજયની સંતો ક્યારેય પણ પ્રશંસા કરતા નથી, પરંતુ ક્ષમાવાન પુરુષના વિજયની જ સંતો નિત્ય પ્રશંસા કરે છે. અથવા આલોકમાં ક્રોધી પુરુષનો ક્યારેય પણ જય થતો નથી, પરંતુ ક્ષમાવાન સંતોનો સદાય જય થાય છે. આવો સત્પુરુષોનો મત છે. સત્પુરુષોના અપરાધથી જીવતા જ મરી ગયેલા પુરુષ ઉપર કયો વિવેકી પુરુષ ક્રોધ કરીને તેને મારે? કારણ કે તેને મારવો એ તો મર્દાને મારવા તુલ્ય નિરર્થક છે. હે સંતો, દુષ્ટ મનુષ્યો શસ્ત્રાદિકથી કદાચ તમારો વધ કરે, છતાં તમારા જેવા તેજસ્વી, મહામેધાવી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સત્પુરુષો શા માટે ક્રોધ કરે? જે સાધુ પુરુષ કોઈ પણ નિમિત્તે ઉત્પન્ન થયેલા ક્રોધને બુદ્ધિપૂર્વક વિચારીને શમાવે છે તે સાધુ પુરુષને વિદ્વાન પુરુષો તેજસ્વી પુરુષ માને છે. આ લોકમાં મૂર્ખજનો છે તે જ ક્રોધને એક પ્રકારનું તેજ કહે છે, પરંતુ મનુષ્યોનો વિનાશ કરનાર ક્રોધને તેજ નહીં પણ રજોગુણ અને તમોગુણનું પરિણામ છે એમ તમે જાણો. ક્રોધ રાજર્ષિઓનો ધર્મ હોવા છતાં તેને માટે પણ હિતકારક નથી. ક્રોધરૂપ પોતાના ધર્મનો ત્યાગ કરવો તે જ શ્રેષ્ઠ છે, પણ ક્રોધરૂપ સ્વધર્મનો સ્વીકાર કરવો હિતાવહ નથી. જેવી રીતે બળવાન પુરુષ નિર્બળને તાડન કરે છતાં તે ક્રોધ કરતો નથી ને ક્રોધને વશમાં રાખીને વર્તે છે, તેમ શક્તિમાન પુરુષ પણ ક્રોધને વશ કરી જીત મેળવે છે તે સદાય સુખી થાય છે. હે સંતો, ક્ષમા એ જ ધર્મ છે, યજ્ઞ છે. ક્ષમા એ જ તમારા આશ્રિત આ પૃથ્વી પર રહેલા તમારે સર્વે પણ નિરંતર ક્ષમાવાન થવું. હે સંતો, તમે સર્વે ક્ષમાવાન અને સાધુ સ્વભાવના થઈ ધર્મે સહિત કૃષ્ણ ભક્તિનો શરણાગત જીવોને ઉપદેશ આપતા આપતા પૃથ્વી પર વિચરણ કરો એવી મારી આજ્ઞા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે આજ્ઞા કરી. તેથી શ્રીહરિના અંતરના અભિપ્રાયને જાણતા સંતોએ તેમની આજ્ઞા મસ્તક નમાવી ધારણ કરી, પછી બંને હાથ જોડી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે હે નારાયણ, હે પ્રભુ, અમે સર્વે તમે કહ્યું તેમ જ કરીશું અને તમારા પ્રતાપથી અમારી સાધુતામાં ક્રોધાદિ દોષોનું દૂષણ નહીં આવવા દઈએ. હે હરિ, અમે સર્વે સંતો મન વચન અને દેહે તમારા જ છીએ, તમારા જ છીએ. તમારા સિવાય અમારી બીજી કોઈ ગતિ નથી. તેથી તમારા પાવનકારી દર્શન અમને જલ્દીથી થાય એવી અમારી વિનંતી છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સંતોએ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી પ્રણામ કર્યા અને પોતપોતાના મંડળની સાથે આઠે દિશાઓમાં અને દેશ દેશાંતરમાં વિચરણ કરવા નીકળ્યા. ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દેશ દેશાંતરોમાં ગયેલા સંતો જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં પ્રગટ ભગવાનના પ્રાદુર્ભાવ આદિકની સઘળી વાતો કરતા. ત્યારે ધર્મના દ્વેષી જનો હતા તે પણ તે વાતોને સત્ય માનવા લાગ્યા. યથાર્થ બોલનારા નિઃશુગ્ન એવા તે સર્વે સંતોને શાસ્ત્રવેત્તા વિદ્વાનો પણ વાદવિવાદમાં જીતવા સમર્થ થતા નહીં, પરંતુ તે સંતો જ પંડિતોને તત્કાળ પરાજિત કરી દેતા. હે રાજન, સંતોના મુખેથી ભગવાન સંબંધી અને એકાંતિક ધર્મ સંબંધી વાતો સાંભળી સર્વેજનો આશ્ચર્ય પામતા અને તેમાં જે મુમુક્ષુઓ હતા તે દ્રઢ નિશ્ચય કરી તે સંતોનું શરણું સ્વીકારતા હતા. તે સમયે સંતો શરણે આવેલા મુમુક્ષુઓને હરિનામનો અને પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણની ભક્તિનો ઉપદેશ આપતા તથા જ્ઞાન વૈરાગ્યાદિ ધર્મવંશનો આશ્રય કરાવી દંભાદિ અધર્મવંશના દુર્ગુણોનો ત્યાગ કરાવતા હતા. હે રાજેન્દ્ર, પૃથ્વી પર તે દેશોમાં રહેલા હજારો મનુષ્યો સંતોનું શરણું સ્વીકારી પોતપોતાના મત અને ગુરુઓનો ત્યાગ કરી પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. તે સમયે દેશાંતરમાં પૂરેપૂરે અને ગામે ગામે સર્વે મનુષ્યો ભેળા મળીને ભગવાન શ્રીહરિની જ વાર્તા કરતા હતા. હે રાજન, જે મનુષ્યો સંતોનું શરણું સ્વીકારી ભગવાન શ્રીહરિનું ભજન સ્મરણ કરતા તેમાં હજારો મનુષ્યોને તો તે જ ક્ષણે સમાધિ સ્થિતિ પ્રાપ્ત થતી હતી. હે રાજન, સમાધિમાં તેઓને ગોલોક આદિ ધામોના દર્શન થતા અને તે ધામોમાં રહેલા ઐશ્વર્યો પાર્ષદો અને શક્તિઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપોના દર્શન થતા. સંતોના યોગે પ્રગટ ભગવાન શ્રીહરિનો આશ્રય કરી તેનું ભજન સ્મરણ કરતા હજારો નરનારીઓનો જ્યારે અંતકાળ આવે ત્યારે શ્રીહરિના પાર્ષદો વિમાનમાં બેસાડી ધામમાં લઈ જતા હતા. આ પ્રમાણે ભક્તજનોને અંતકાળે તેઓના શરીરનો ત્યાગ કરાવી દિવ્ય વિમાનમાં બેસાડીને લઈ જતા ત્યારે ક્યારેક ક્યારેક ભક્તો અને અભક્તોને પણ આશ્ચર્યકારી પ્રત્યક્ષ દર્શન થતા. હે રાજન, આ રીતે મનુષ્ય નાટકને ધરી રહેલા અને અતિશય પ્રભાવશાળી દયાળુ સકળ ઐશ્વર્ય સંપન્ન શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના પ્રત્યક્ષ દર્શન કર્યા ન હતા, પરંતુ સંતોના કહેવાથી શરણે થયા હતા તેવા જનોને પણ પોતાના અલૌકિક પ્રતાપના દર્શન કરાવતા હતા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં દેશ દેશાંતરોમાં વિચરણ કરવા જતા સંતોને ક્રોધને નિયમમાં કરવાનો ઉપદેશ કર્યો એ નામે 33મો અધ્યાય પૂર્ણ થયો.